अबे यार कपाई गया तू दोरी बैठा। ए दोरी मुकर गया माय माय तोड़ना गया छोड़ ना दोरी छोड़ ला कहूँ खबर नहीं पड़ी। दोरी ये लाये नहीं ला कहीं गया? ये वाला यार। दोरी छोड़। क्या इमारत है धाबे इमारत दोरी छोड़ दे। પતંગ પતંગ લાયક નહીં લે તમે લોકો ના લે હજી વાત આવતા અલે હું તો લાવી દીધા પતંગ તો ખંભાત થી પતંગ મંગાવી દીધા એક કટારો ભરે ના હોય અને દોરી મંગાવી દીધી સુરત થી યાર કટારા નીકળી ગયા હમણાં આવતા જશે બસ એક બે દિવસ માં જોરદાર બાકી હો તો તું જો ખાલી અલે તું લાવક નહીં લે ના નહીં તું લચ્છર વીટ તો ભાઈ તારા આપજે મને ચકાવા મારા ના લે મારે લે ઓછા પડે મારે તો એક કટારો ઓછો પડશે લે અને આજે રાત્રે તો જો કિંગે બાંધીને કાલ હવારે પહેલી કિરણ ચાલુ જો તું પતંગ ચગાવવાનું જોરદાર કેવાય તું જો ખાલી અરે બેવા હું તો જઉં કિંગે બાંધવા જોરદાર અલે મારા અડે નહીં અલે મારા પતંગો કે ના રંગ બેરંગી અલે અડે નહીં કાલે મંગા કંપાતી ના બધા ચીને કે માતી દે અલે કાલ રાત્રે પણ હા હું જો રે વાદલે તને ચીને પતંગો મૂકી દે અરે ભાઈ પતંગ જો પતંગ જો જો ડાન જો મૂકી દે પતંગો મૂકી દે જો ડાન તો કેમ કરો હું બે પતંગ લઉં અલે આ પંજા હું લઈ જાઉં છું મંગા પી ગયો અલે 15 પતંગ અલે મારા પપ્પા નહીં લઈ દે બીજો લે મને એટલે ઓલો ફેચા કરવા અલે વાર ફાટેલો આયો પતંગ બીજા લેવું અલે અરે વાદલે કુઈ એક જ દેતા ચશ્મા બતા દે અલા ચશ્મા તો મૂકી દે બહુ જોરદાર એમ ભાઈ કરવા તો જોરદાર છે ને અલા કે અલા અલા બે બે બે બે બે બે બે અલે બહુ ભેગી લાગ્યું અલે દીકરો આ તો એ તો બે બસ હું જો લઈ જતો અલે દેખા તું નહીં આપ કપાઈ ગયો યાર તમે એક તો યાર ના ના ના રે ના હો ના લે મારી દોરી લાવે હો બાકી તું અરેથી મંગાવડાઈ ફિરકી પકડો કાઢજે અરખી પર જા દે દોરી જા દે હજી પેલો ટૂંકો પડે ભૈલા તાર હજી આગળ દોરી જવા દે જવા દે હું દોરી જવા દે થોડી હું મારી ધૂન માં તો ખબર નઈ કેવી રીતે થયું યાર તારાથી પણ આવું કેમ નું થાય આપડા ઘરવાળા ને ખબર પડશે શું થશે એક કામ કરીએ આનું બારોબાર પચાવી દઈએ આનું ઓપરેશન કરાવી દઈએ હવે અલા જેવા તેવા આપી દઈએ બધું બગાડી મેળા લોચા પડાય યાર અરે નાના સ્પેશિયાલિસ્ટ છે બહુ મોટા મોટા કામ કરે છે એમને તો હા દેખો આવી ગયો અમે યાર કઈ વેલ્યુ કઈ પતંગો ફટાફટ ખુશી નહીં મિલતી કતન લવા કરું કબે વિગા ગવા કરું અલે પવન જ નથી આતો ફિરકી નહી પતંગ અપાઈ દેતો અલ્યા ના આવડતું તો ઘેર જતો બે આના દાબે સારું માહોલ જામ્યો યાર લા તો ફોન બોન કરવા દે જીગલો અલે જીગલા તું દેખાતો નહી યાર અરે તાર ધાબે હારો માહોલ જામ્યો હું આવું હા અત્યારે આવું આ બસ નીકળ્યો જો બધું પતી ગયું હવે બધા જતા રહ્યા ઘરે જમવા સુઈ જા હવે કેમ લે જમવા ગયા બધા એસા ક્યા તું ના કિયા તો લૂટ ગયે